વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 42મો સર્ગ. મારીચે સુવર્ણમય મૃગરૂપ ધારણ કરીને શ્રીરામના આશ્રમ પર જવું અને સીતાએ એને જોવું. રાવણને આવી કઠોર વાતો કહીને એ નિશાચર રાજના ભયથી દુઃખી થયેલા મારીચે કહ્યું, ચાલો જઈએ. મારો વધ કરવા જેમનું હથિયાર હંમેશા ઉગામેલું જ રહે છે એ ધનુષ બાણ અને તલવાર ધારણ કરનારા શ્રી રામચંદ્રજીએ જો પાછો મને જોઈ લીધો તો મારા જીવનનો અંત નિશ્ચિત છે. શ્રી રામચંદ્રજીની સામે પરાક્રમ દેખાડીને કોઈ જીવતું પાછું આવતું નથી. તમે યમદંડથી હણાઈ ગયેલા છો, તેથી જ એમની સામે થવાની વાત વિચારો છો. એ શ્રી રામચંદ્રજી તમારી માટે યમદંડ સમાન છે. પરંતુ જ્યારે તમે આમ દુષ્ટતા પર ઉતરી આવ્યા છો ત્યારે હું શું કરી શકું છું? ચાલો હું આ ચાલ્યો, તાત નિશાચર તમારું કલ્યાણ થાઓ. મારીચના એ વચનોથી રાવણને ઘણો આનંદ થયો. એણે એને જોરથી હૃદય લગાડી દીધો અને આમ કહ્યું, આ તમે વીરતાની વાત કહી છે, કેમ કે હવે તમે મારી ઈચ્છાને વશ થઈ ગયા છો. અત્યારે તમે ખરેખર મારી જ છો. પહેલાં તમારામાં કોઈ બીજા રાક્ષસનો આવેશ થઈ ગયો હતો. આ રત્નોથી શણગારેલો મારો આકાશગામી રથ તૈયાર છે. એમાં પિશાચો જેવા મોઢા ધરાવતા ગધેડા જોતરેલા છે. એમાં મારી સાથે જલ્દી બેસી જાઓ. તમારા હસ્તે એક જ કામ છે, વિદેહકુમારી સીતાના મનમાં પોતાના માટે લોભ ઉત્પન્ન કરી દો. એને લોભાવીને તમારી ઈચ્છા હોય ત્યાં તમે લઈ જઈ શકો છો. આશ્રમ સૂનો થઈ જતાં હું મિથિલેશ કુમારી સીતાને બળજબરીથી ઉપાડી લાવીશ. ત્યારે તાટકા પુત્ર મારીચે રાવણને કહ્યું, તથાસ્તુ, એવું જ થાઓ. ત્યાર પછી મારીચ અને રાવણ બંનેએ વિમાન આકારના રથ પર બેસીને સત્વરે આશ્રમ મંડળમાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં અગાઉની જેમ ઘણા ઘણા પતન નગર વિશેષ વનો પર્વતો સઘળી નદીઓ રાષ્ટ્રો તથા નગરોને જોતા જોતા બંનેએ દંડાકરણમાં પ્રવેશ કર્યો અને ત્યાં મારીચ સહિત રાક્ષસરાજ રાવણે શ્રી રામચંદ્રજીનો આશ્રમ જોયો. પછી એ સોનાથી શણગારેલા રથમાંથી ઉતરીને રાવણે મારીચનો હાથ પોતાના હાથમાં લઈને એને કહ્યું, સખા, આ કેળોથી ઘેરાયેલો રામનો આશ્રમ દેખાય છે. હવે ઝડપથી એ કામ કરો જેના માટે આપણે અહીં આવ્યા છીએ. રાવણની વાત સાંભળીને મારીચ એ જ વખતે મૃગનું રૂપ ધારણ કરીને શ્રીરામના આશ્રમના દ્વાર પાસે વિચરવા લાગ્યો. તે વખતે એણે દેખાવે ઘણું અદ્ભુત રૂપ ધારણ કર્યું હતું. એના શિંગડાના ઉપરના ભાગ ઇન્દ્રનીલ નામના શ્રેષ્ઠ મણિના બનેલા હોય એવા લાગતા હતા. મુખમંડળ પર સફેદ અને કાળા રંગના ટપકા હતા. મુખનો રંગ લાલ કમળ જેવો હતો. એના કાન નીલકમળ જેવા હતા અને ગરદન થોડી ઊંચી હતી. ઉદરના ભાગમાં ઇન્દ્રનીલમણીની કાંતિ હતી. પડખાનો ભાગ મહુડાના ફૂલ જેવો શ્વેત વર્ણનો હતો. શરીરનો સોનેરી રંગ કમળના કેસરની જેમ શોભાયમાન થતો હતો. એની ખરીઓ વૈદુર્ય મણી જેવી પિંડીઓ પાતળી અને પૂંછડી ઉપરથી ઇન્દ્રધનુષના રંગની હતી, જેથી એનું સંગઠિત શરીર વિશેષ શોભાયમાન લાગતું હતું. એના શરીરની કાંતિ ખૂબ જ મનોહર અને સ્નિગ્ધ હતી. એ વિવિધ પ્રકારના રત્ન જેવા ટપકાઓથી વિભૂષિત દેખાતો હતો. રાક્ષસ મારીચ ક્ષણભરમાં જ પરમ શોભાશાળી મૃગ બની ગયું. સીતાને લોભાવવા માટે વિવિધ ધાતુઓથી ચિત્રિત મનોહર અને દર્શનીય રૂપ બનાવીને એ નિશાચર એ રમણીય વન તથા શ્રીરામના એ આશ્રમને જળાહળા કરતો રહીને બધી બાજુ ઉત્તમ ઘાસ ચરતો ચરતો વિચરવા લાગ્યો. સેંકડો રજતમય ટપકાઓવાળો વિચિત્ર રૂપ ધારણ કરવાથી એ મૃગ અત્યંત આકર્ષક લાગતો હતો. એ વૃક્ષોની કોમળ કુંપણો ખાતો ખાતો આમ તેમ વિચારવા લાગ્યો. કેળાના બગીચામાં જઈને એ કરેણની કુંજમાં જઈ પહોંચ્યો. પછી સીતાની દ્રષ્ટિ પડી શકે એવા સ્થાનમાં જઈને મંદ ગતિનો આશરો લઈને આમ તેમ ફરવા લાગ્યો. એના પૃષ્ઠભાગ કમળના કેસરી જેમ સોનેરી રંગના હોવાને કારણે અદ્ભુત લાગતો હતો. એનાથી એ મહામૃગ વિશેષ શોભાયમાન થઈ રહ્યો હતો. શ્રી રામચંદ્રજીના આશ્રમની પાસે જ એ સુખેથી વિચરી રહ્યો હતો. જે શ્રેષ્ઠ મૃગ થોડો દૂર જઈને ફરી પાછો આવતો હતો અને ત્યાં જ ફર્યા કરતો હતો. બે ઘડી માટે ક્યાંક ચાલ્યો જતો અને પાછો બહુ ઉતાવળથી પાછો આવી જતો હતો. એ ક્યાંક રમતો કૂદતો અને પાછો ભૂમિ પર જ બેસી જતો હતો. પછી આશ્રમના દ્વાર પર આવીને મૃગોના ટોળાની પાછળ પાછળ ચાલ્યો જતો હતો. ત્યાર પછી મૃગોના ટોળાઓની સાથે પાછો આવી જતો હતો. એ મૃગરૂપધારી રાક્ષસના મનમાં માત્ર એ જ અભિલાષા હતી કે કોઈક રીતે સીતાની દ્રષ્ટિ મારા પર પડી જાય. સીતાની નજીક આવતા એ કેટલાક અદ્ભુત મંડળ પેતરા દેખાડતો રહીને ચારે બાજુ આંટા મારતો હતો. એ વનમાં વિચરનારા જે બીજા મૃગ હતા એ બધા એને જોઈને પાસે આવતા અને એને સૂંઘીને દસે દિશાઓમાં ભાગી જતા હતા. રાક્ષસ મારી જ જોકે મૃગોના વધમાં જ તત્પર રહેતો હતો, તેમ છતાં તે સમયે પોતાના ભાવને છુપાવવા માટે એ વનના મૃગોનો સ્પર્શ કરીને પણ એમને ખાતો ન હતો. એ જ સમયે મદભર્યા સુંદર નેત્રોવાળા વિદેહનંદની સીતા, જે ફૂલ વીણવામાં મગ્ન હતા, કરેણ, અશોક અને આંબાના વૃક્ષો પર વૃક્ષો પસાર કરીને ત્યાં આવી પહોંચ્યા. ફૂલો વીણતા વીણતા તેઓ ત્યાં જ વિચારવા લાગ્યા. એમનું મુખ અત્યંત સુંદર હતું. તેઓ વનવાસના દુઃખો ભોગવવાને યોગ્ય ન હતા. પરમ સુંદરી સીતાએ એ રત્નમય મૃગને જોયો, જેના અંગ પ્રત્યંગો મુક્તામણીઓથી અદ્ભુત લાગતા હતા. એમના દાંત અને હોઠ બહુ સુંદર હતા તથા શરીરના રોમ ચાંદી અને તાંબા વગેરે ધાતુઓના બનેલા હોય એવા લાગતા હતા. એના ઉપર દ્રષ્ટિ પડતા જ સીતાજીની આંખો આશ્ચર્યથી ખીલી ઉઠી અને સ્નેહથી એના તરફ જોવા લાગી. એ માયામય મૃગ પણ શ્રીરામના પ્રાણવલ્લભા સીતાને જોતો અને એ વનને જળાહળા કરતો ત્યાં વિચારવા લાગ્યો. સીતાએ એવો મૃગ પહેલાં કદી જોયો ન હતો. એ વિવિધ પ્રકારના રત્નોનો બનેલો હોય એવો લાગતો હતો. એને જોઈને જનક કિશોરી સીતાને ભારે આશ્ચર્ય થયું. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 42મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.